दिल में मन में कि ये रात को कैसे आए लोग कहाँ रखेंगे कहाँ तो वो पुरुषार्थ है इसी से अभी समझना है इसको पुरुषार्थ बोला अच्छा आप आप बोलने लगा फिर अपने खानदानी से ए थोड़ा चाह तो ले तो वो बोलेगा कि चाह दा रख दो अभी खिचड़ी साग बना दो ये और उसके बीच ये पुरुषार्थ से चालू हो गया पुरुषार्थ दिल में जो होता है अच्छा भी होता है खराब તરકીબ અને સુખ ને નભાવવાની તરકીબ એ બધો પુરસાદ શું કહ્યું દુઃખ ને ફેંકી દેવાની તરકીબ અને સુખ ને નભાવવાની તરકીબ એ બધો પુરસાદ આ ગમતા જેટલી શીખો ધર્મ બધા હા દાદા આવું આ જ્ઞાન વાક્ય મને લાગ્યું આપે જે હમણાં કહ્યું ને દુઃખ ને નભાવવાની જે વાત આપણે વાત કરી ને જે દુઃખ ને ફેંકી દેવાની અને સુખ ને નભાવવાની દુઃખ ને ફેંકી દેવાની તરકીબ અને સુખ ને નભાવવાની તરકીબ એ પુરુષાર્થ ફેંકી દેવાનું તે તો આપડા લોકો ને આવડે છે પહેલેથી પણ જાણતા ને કે આ પુરુષાર્થ છે એવું આવડે પહેલેથી આવડે બઉ સરસ આવડે અત્યારે કઈ થી હું આવે રાત્રે અને પાછું ક્યાં ના બેસો બેસો ચાવલ આવું જ કે તું આ મહી બધું કરું છું પુરસાદ જુદો કરું પ્રારંભ જુદી જાતનું એનું નામ ઇન્ડિયન પઝલ કોઈ સોલ્વ ના કરી શકે ફોરેન વાળા સમજે નઈ સારો આ કેવા લોકો છે અત્યારે રાતે બે રૂમ માં આવું બોલાવે છે ફરી વાર તો દેખે એવું બોલે ને પણ આ પઝલ ને એ જોવા નઈ કે અમારું શું પઝલ છે અરે એ તો અરે છૂટી જાય આ બે રૂમ માં આમાં હેલાવ કરે છે આ લોકો હેલાવ પધાર આ માણસ દેવ કરતા કેવાય અરે મારા દેવ નથી મહી જુઓ મહી કોઈ ઘસીને બી ના પાડી દે એ તો કઈ જાતના મહેમાન આયા છે એના ઉપર આધારે છે એ બધી ઘસી ના પાડી બીજી વાત છે પણ બધા માણસો હું ઓળખું છું બધા માણસો મન કેવા થઈ ગયો હશે બધાને કેવા મન થઈ ગયા હું જાણું છું બધું સમજો ને અને એમનો દોષે કાઢતો નથી કારણ કે હું શું કરે બિચારા મુશ્કેલી મુકાયેલા લોકો પણ અત્યારે બોલાવે છે આ રીતે તે દેવી જ છે ને હવે એને હું શીખવાડું છું કે તું તારા મનમાં એમ થાય છે કે આ કઈ થી હું આ એ તને થાય છે એ પુરસાદ તું કરું છું એ પુરસાદ તને આવતા બહુ મનુષ્યપણું નહીં રાખે આ મનુષ્ય માનવતા આવી ન હોય કે માટે ફરી મનુષ્યમાં નહીં આવવા દે માટે જાનવરમાં જવું પડશે માટે તું એને પ્રતિકોણ કર ધોઈ નાખી કે આવું ના બોલવું છે આ ખોટું બોલે માટે ભૂલ કરું છું માફી માંગુ છું ભગવાન તો એટલે ધોઈ નાખ કારણ કે ધોતા પેલા આપણે ના બોલીએ તો શું કરતા કે બોલાય વખત રહેવાય છે ને આનું દબાણ એવું છે આ કયું એવું દબાણ છે તો બોલી જાય પણ પછી સુટકો છે કે જતા રહે છે આપડે ગમે એમ કલ્પના આડે અવડી કરીએ એ કઈ જતા રહે તો બિદારે પેલી ભાઈ પૂછે તારા મિત્રો છે ત્યાં ક્યારે જવા પૂછજો છો કોક દાડો મારા મિત્ર તું કદા કુદ કરું છું તારી નથી આવતી તારા આગળ કેમને પૂછા તું કેટલા એ તો સારું થઈ એ લોકો બોલા હતા બીજા બોલી ગયા કે અમારે ત્રણ દાડા રહ્યા પછી જવાનું છે કે છે એટલે પેલા સમજી ગયા મને ત્રણ દાડા તું રહેવાના છે આ લોકો અને તમને જ્ઞાન એવું છે ને તમારી પાસે કે તમને કોઈ હરકત જ નહીં એ જ્ઞાન જ બોલ્યા કરે આવ્યો તે વ્યવસ્થિત જતો રીતે અને સંયોગો માત્ર વિયોગી છે ભાવના કેવા છે સંયોગો માત્ર વિયોગી શા માટે બે બે વખત બોલું છું કે હું જે સંયોગ ઉભા થાય વિયોગી સભાના માટે તું તમને ચિંતા ના કરી ધક્કો મારી તો નહીં જાય આ અંદર સંયોગો જ કરે વિયોગી સભાના ઉઠીને ચાલ્યો છે પોટલી બટલી બધી લઈને જ્યાં ચાલવાની તૈયારી કરતો હોય ને આપડે છેલ્લા જવાની તૈયારી, કર્મ કર્મ જવાનું ઉદય આવ્યો હોય તારે હા પોટલી બટલી સંભાળે આમ વાંઠે વારે આમ વાંઠે વારે, એટલે આપડે સમજવાનું જવાનું છે. એટલે આપડે ના એક દાડા પછી આવે આપડે ઉતાવળ ના કરશો. મારે એમ કે કોર્ટમાં તારી છે ને આ બધું આવું ઝઘડો, મારે નહીં રોકાતા હું ઝઘડો કરી દેતો. અરે આ ચાલે છે કેવી રીતે જોતો ખરો તું, આ ચાલે છે કેવી રીતે તલાસદાર કોણ છે વાત સમજવાની જરૂર છે. શું કરે છે તરકીબો કરે છે, શું વાક્ય બોલે છે પેલું વાક્ય મારે ભાઈ વાપરવા મન થાય. દુઃખ ફેંકી દેવાની તરકીબ, દુઃખ દુઃખ ફેંકી અને સુખ સંગ્રહ રાખવાનું. મને હવે હંભાવવાનું મન થાય, કારણ કે આ પુરસાદ નું બહુ ઊંચું વાક્ય નીકળ્યું. હા બહુ ઊંચું નીકળ્યું. કોના પછી મોટું રામાયણ લખાય, હા મોટું પુસ્તક લખાય, હા વાક્ય પછી મોટું પુસ્તક લખાય. આપણી સમજ માં આયા દુસરા કોઈ પૂછતા હોય કોઈ કે કિસી જૈસા હોતા હૈ ઇધર ક્યાં આ ગયા ઉધર ફસામણ હો ગઈ એ ઉસકો પ્રસાદ, ઇધર ફસામણ હો ગઈ એ ઇસકા પ્રસાદ, ઓર કોઈ બોલે કે બહુ અચ્છા હોગા ઇધર એ પુરસાદ. તુમકો લગતા ફસામણ હો ગઈ આપકો કેસા લગેગા, જો આજ મિત્ર આયેગા તો આપકો કેસા લગેગા વો ફસ. નહીં નહીં દીવડા નહીં આયા, દીવડા નહીં આયા. હા તુમે આલા તો તુમાલા કસે વાટલા કે તે ફસલો કા હું બીજી વાર ફસાવા આવ્યો કે છે. રાવજી ભાઈ કે છે હું બીજી વાર ફસાવા આવ્યો કે. હા તો નહી હા એ તો ફસા ને કી જગા સંપદે સબ ફસ ગયે ઇધર તમારે ફસાને કી જરૂર હૈ અપના સત્સંગ માં ફસાવાની જરૂર નહીં. ફર મત નહીં આવે તો નહીં આવે નહીં આવો સમજા નહીં સમજા નહીં એ સમજો નથી કેટલાક લોકો એવું બોલે છે દાદા ફસાવાની જગા જ આટલી સારી છે કે બીજી કોઈ જગા એ ફસાવાની જગા નથી કે આવી ફસાવાની જગા એ હારી હોય છે ને. તરકીબ ખરી ખરી ગયા છે મને શું આભાર મન થાય શું બોલે ભાઈ બોલો છે. દુઃખ ને ફેંકી દેવાની અને સુખ ને નભાવવાની, દુઃખ ને ફેંકી દેવાની તરકીબ અને સુખ ને નભાવવાની તરકીબ એ પુરસાદ. બહુ મોટો વાક્ય વાક્ય બહુ મોટું જો ત્યાં ત્યાં બોલી આજ કોઈ દાડે ત્યાં પ્રકર બોલે નહીં એવું ત્યાં પ્રકર બોલી. તો કોણ બોલતા હે આપકો કોણ લગતા હે બાત કોણ કરતા હે આપકી સાથ આપ બાત કરતા હે. હા તો હમ જૈસે જાયગા નહીં જબ એ ભી બાત કરેગા મેરી જૈસી તો એ 2000 કા ગયા એ 2000 કા કિંમત હો ગઈ ને. કોણ બાત કરતા હૈ આપકો ક્યા લગતા હૈ તો ઓરિજિનલ ટ્રેક રેકર્ડ હૈ હમ બાત નહીં કરતા હૈ ઓરિજિનલ ટ્રેક રેકર્ડ વો વક્તા હૈ ઓર આપ શ્રોતા હૈ મેં જ્ઞાતા દર્શતા હું મેં ભી કુછ કામ કરતા હું મતલબ જ્ઞાતા દર્શતા કા કામ કરતા હું એ વધતા હે ઓરિજિનલ ક્રિયા ઓર આપતો સમજ માં આયા? આપ બોલતા હે કોણ બોલતા હે આપ કરો મેં હી બોલતા હું મેં હી બોલતા હું તો કોણ બોલતા હે હું જ બોલું છું કે છે તો પાંચ મિનિટ પહેલા બોલ્યા તો બોલ જાવ છે ફીર હાલ તો પહેલે બોલે છે ને પાંચ મિનિટ પહેલે પાંચ મિનિટ બોલ્યા તા ફીર બોલો બોલો પૂછતા ક્યા બોલા ક્યા બોલા મેં બોલા તા તો ફીર મારે કોઈ ખ્યાલ થા અને કોઈ આદમી રિસ્પોન્સિબલ આ બધા સેન્ટેન્સ કેટલા રિસ્પોન્સિબલ નહીં હોતા બાકી બોલતા હે જો પડતા હે જો બાત બોલતા હે રિસ્પોન્સિબિલિટી નહીં હૈ ને રિસ્પોન્સિબિલિટી તો એસે એસે ગપ્પા લગાને મેં તો નુકસાન હોતા હે દો ઘંટા બાત દો ઘંટા કા વિચાર હોવે જબ એક સેન્ટેન્સ હોતા હે સોચ કે તો બોલને કા તો કોર્ટમાં તો વકીલો કહાં સે લાયા થા તૈયાર રેકર્ડ ગાડી રેડી રેકર્ડ બીજી રેકર્ડ તૈયાર થઈ રહી છે તૈયાર વગાડી પછી આપડે કઈ ફરી બોલી જાવ થકી કઈ જ રહું જો તું બોલે ફરી બોલ જાય લે તમે એમાં જવાબ પણ આપણી પાસે આવ્યા પછી આ જયારે સાંભળ્યું ત્યારે એનો તાળો મળ્યો પછી આ તે વખતે ત્યાં કોર્ટ ની અંદર આર્ગ્યુમેન્ટ જયારે કરતો હતો ત્યારે નોન સ્ટોપ કલાક સુધી હું બોલું અને તેની અંદર એ કેવી રીતે બોલાય છે શું થાય છે બધું નીકળ્યા જ કરે અંદર થી બધું નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે હવે તે વખતે એમ લાગતું હતું કે હું બોલ્યો પણ આપે જે કીધું તે વખતે કે હું બોલ્યો તો બોલી બતાય ને ફરી એટલે ફરી બોલજે ત્યારે લાગ્યું કે પેલા તૈયારી પેલી કરી દીધેલી બધી આગલી રાતે બે રાત પેલા ત્રણ રાત પેલા ફૂટે છે બીજી થઈ રહી છે તે કરે સમજ આયા થોડા કુછ જો સબ ચીજો ભેગી મિલકે હોતી હે વો પ્રાય સબ નથી દે સમજે ને સબ ચીજો ભેગી ગઈ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ બધા એવિડન્સ ભેગા હો જાવે જબ કાર્ય થઈ જાય તો ખુદ કા અભિપ્રાય એ પૂછતા ખુદ કા અભિપ્રાય પૂછતા દુસરા કી કોઈ એસના નહીં શું નામ કહ્યું તેનું પછી ભૂલી ગયો પાસે લક્ષ્મીકાંત ના ના ના પેલું પેલું બાકી શું કહ્યું દુઃખ ને ફેંકી દેવાની તરકીબ અને સુખ ને સંઘરવાની તરકીબ એ પુરસાદ છે સુખ ને નભાવવાની સુખ ને નભાવવાની સંઘરવાની નભાવવાની સુખ ને નભાવવાની તકલીફ ના વાક્ય એ સારું લાગે આ જે છે ને એને કોઈ અધરવાજ ના કરી લાગે બહુ સારું પડે પોતાનું વાક્ય ના અનુભવ બહુ થઈ ગયું બંને માટે લાગે યોગ કરતા હતા યોગ યોગ જૈસા પદ્માસન લગા કે બરોબર યોગ કરતા થા આગ બોલતા થા કે આધા આધા ઘંટા તક યોગ કરતા હું ઘંટા એક ઘંટા ભી કરતા હું એસા બોલતા થા ફિર થોડા દિન કે બાદ મેં ફિર વો મિલા હમકો તો અભી કિતના ટાઈમ યોગ કરતા હૈ તો બોલને લગા કે યે બતાતા થા ક્યા હોતા હૈ દર્દ હોતા હૈ બાકી દુખે છે હા તો મેં બોલ્યા કે તુમ કરતા હતા કે પાઉ કરતા હતા? તો પાઉ કરતા તું મને બોલો લે કે મેં કિયા, અને તુમને કિયા તો પાઉ કી જરૂર નહીં. એ પાવે કર્યા નહી, હા તે ખીર બી નહીં હોતા, ખીર બી નહીં દુખતા, જ ભી હોતા હે વો સબ કરેક્ટ હોવે તો હોતા હે વો સબ નસીબ હે. એ બહેનો સબ દાળ ભાત કઢી રોટલી સબ બનાતા હે. મેને મને મેને મેં કિતની અચ્છી કઢી તો આપણે દૂસરે બોલે ગયા આજ દહી નહીં મિલતા તો આપણી કઢી બના દો. દહી મીરા નહીં હોતા તો તુમને ક્યાં બનાયા છે? સમજો, દહી મીરા નહીં હોતા તુમને ક્યાં બનાયા? આપ ભૂલો જાતા ને સાયન્ટિફિક સરકમ છે એવિડન્સ એમાં એ સ્પેસ તું બેઠા છે ને એ સ્પેસ એ ટાઈમ ઓર દૂસરી કિતની ચીજ ભેગી હો જાવે તો એ કામ હોતા હે. આત્મા કો કૈસે પહેચાના જાતા હે? આત્મા કો કૈસે પહેચાના જાતા હે? કૈસે પહેચાના જાતા હે આત્મા કો? પહેચાના જાતા હે. ઓર વો સ્પોન્ટેનિયસલી હોતા હે ક્યા? સ્પોન્ટેનિયસલી પહેચાન સકતા હે? સ્પોન્ટેનિયસ આપણે ઓળખી શકીએ? અચાનક જ થઈ જાય? અચાનક તો વખતે હાથ ફેર હો જાતા હે. નહીં હોને વાળા તો લાખો અવતાર તક સાધુ પડે ત્યાગી ગુણોત્સવ કરતા કરતા કરતા તમારે કભી હોને કા વિચાર હોતા હે? આપકો રિયલાઇઝ કરને કા હે? કરના હે બધે નામ મારે રિયલાઇઝ કરવું છે કે છે? મગર હમ તો ગુજરાતી માં બોલે ગયા તા આપકો એસા બોલ સકતા હે? ખરે છે સમજ નહીં કોઈ જરૂર નહીં બોલને કઈ ગુજરાતી કર સકતા હે? ગુજરાતી માં રિપીટ કર સકતા હે? મરાઠી માં કરી શકશે? ના ના મરાઠી માં નથી થોડી થોડી સમજણ પડે દાદી કરે અલાઉડ નહી કરે તો હેલો શું કરી છે? શાદી કરી છે પછી દાદા પૂછે શું પુરાવો તો પછી જેમ તમે કહ્યું ઉપર પુરાવા ની વાત કરતા હશે શાદી કરે છે કલ આ જાઓ કામ હો ગયા મરાઠી આપતો મારે પૂછ્યું છે એમને કઈ પ્રશ્ન લઈ આવ્યા છે એકદમ અર્જન્ટ પૂછવાનું છે શું અર્જન્ટ પૂછવા બોલો બોલો શું પ્રશ્ન છે દાદા આ લોકો જયારે ધ્યાન લે છે મરાઠી ત્યારે એ લોકો વાત એ લોકો બોલી નથી શકતા એટલે આપને કોઈ આજ્ઞા આપેલી એને ટ્રેનિંગ કરો હવે એ મારું બીજું એમ કહેવાનું કે જો આ લોકો જયારે જ્ઞાન લે એ ટાઈમમાં જો લખી ને લાવવાની એ વાંચે તો ભગવાન ની કઈ વાંધો છે? ભગવાન ની અનુકૂળતા એટલે. અચ્છા, તમે લખી લાવો છો મરાઠી લખી લાવો? એ એમ કે છે કે આ મરાઠી લોકો જે જ્ઞાન લે છે એ પૂરેપૂરું સમજી શકતા નથી, એટલે જો આપની આજ્ઞા હોય અને આપ જો સૂચના કરતા હો તો હું એ મરાઠીમાં લખી લાવું એ લોકોને સમજાવવા માટે. જ્ઞાન વખતે આપ જે બોલાવો છો તે મરાઠી લોકો બોલી નથી શકતા, એટલે કે હું મરાઠીમાં વાક્યો લખી લાવું તો એ લોકો ચેગડીએ વાંચીને બોલે તો ચાલે એમ કે છે. આ બાજુ ગુજરાતી બોલતા, પેલી બાજુ હિન્દી બોલે, પેલી બાજુ પેલા બોલે, એટલે સ્ક્રિપ્ટ મરાઠી, સ્ક્રિપ્ટ મરાઠી. ગુજરાતી તો શબ્દો ગુજરાતી હોય અને લિપિ મરાઠી. એટલે એ લોકો એમ કે હું શુદ્ધ આત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, લિપિ મરાઠી. પણ આંખ ખોલે તો ભગવાન ની હાથે છે કે લિપિ છે તે તમારી? પણ તે આંખ ખોલી રાખો તો દાદા, એ તો આંખ ખુલી રાખીને વાંચવું પડે ને, આંખ ખુલી રાખવી પડે. ભગવાન પછી એટલે મેં ગઈ ફેરી જયારે જ્ઞાન નો જ્ઞાન લીધો, ગયા ફેરી માં જયારે ધ્યાન આપ્યું ને એ ટાઈમ માં મેં એ સ્ક્રિપ્ટ મરાઠી મેં લખી દીધી, બધા વાક્ય લખેલા છે. હવે મારે પૂછવાનું છું મને આજ્ઞા છે કર્યું છે દાદા, એટલે કાગળ એમને મૂકેલું છે, કાગળ એમને મૂક્યો, કોઈને હાથમાં નહીં આપ્યો. નહીં નહીં, બિલકુલ નહીં, એકદમ લોકઅપ માં છે. જો ભગવાન હુકુમ કરે તો ના, બરોબર તો મૂકજો, ચાલશે. હા, તો એને આપજે, એને આપો, કાલે લઈ આવજો. દાદા, બીજો એક સવાલ છે, અમારામાં આવો દુષ્યંતભાઈ, આગળ આવો, પેલા વ્યવહારમાં ચંદુભાઈ, પેલા ભગવાન ને અમારા પેલા જે નારાયણ આપવું પડે છે, હવે એ વર્ષમાં એક બે ફેરી ત્રણ ફેરી, હવે આ નારાયણમાં પાણી રહી છે, હવે પાણી રહી એટલે એમાં આત્મા રહી છે? હા, બરોબર છે, આત્મા રહી છે, નથી રહેતો. બસ દુઃખ ના ભાઈ ના હોય, નિર્ભયતા હોય, એમાં વિતરાગ કરો, ભય છે, દુઃખ છે, તમ વિતરાગ કરવું છે. રાજુજી કશી વાતચીત કરજો. હા બોલો બોલો, બધી વાતચીત કરે, બધા ખુલાસા થઈ જાય, આપડે નિવેદન આવી જાય. એ કહે છે કે વગર વાતચીત પણ ખુલાસા થાય છે. હા, થાય છે. બે વખત દેવલા જઈ આવ્યા, બરોબર. દાદા પૂછવાનું છે, તમારે તો ઘણું પૂછવાનું હોય, અથવા તો લખીને આપો. આપણ ઘરે આપણને વિચાર આવે ને તો લખી લાવો ને, અહીંયા દુષ્યંતભાઈ તો પૂછશે, બરોબર. દુષ્યંતભાઈ તો પૂછે જ છે દર વખતે, બરોબર. દુષ્યંતભાઈ ચાલો તમારા માટે આવી ગયું. તમે નથી આવતા મેં કહે જલ્દી બહુ અવાતું નથી દાદા પાસે એમ કે છે બાકી દાદા તો આજ આવે છે હા દાદા તો આવે છે પરથી ઘેર ઘર સુધી નહીં પાસે આવે છે ને બિલકુલ કેટલા વર્ષથી છે કેટલા વર્ષથી છે કેટલા વર્ષ છે તો દસ વર્ષથી છે સેફ સાહેબ દસ વર્ષ પેટમાં પાણી આવ્યું નથી ધનભાઈ છે ધનભાઈ છે દસ વર્ષથી પેટમાં પાણી આવ્યું નિયમિત પાછી વિધિ કરી જતા હતા કોઈ દિવસ એમ ખાલી ના જાય ચાલો બહુ સારું રસિકભાઈ ચંદુભાઈ દુષ્યંત ને પૂછે કે દાદા એમ કે વિધિ કેમ કરાવે છે દુષ્યંત કે ત્યાં જઈને પૂછશો મારા નામે આવો પ્રશ્ન તો પૂછો દાદા કે જયારે જયારે આવીએ જયારે જયારે મહાત્માઓ આવે છે ત્યારે વિધિ કરે છે દાદાની તો દર વખતે વિધિ કરવાની જરૂર ખરી જેટલો વખત ખાતો હોય એટલી વખત કરવી છે ના થાય પછી નહીં ખાય ના થાય નહીં કરવાનું જેટલી વખત માણસ જમતો હોય એટલી વખત વિધિ કરવી જોઈએ ન ખાય તો નહીં ખાવાનું બંધ થાય એટલે વિધિ બંધ કરવી ખાવાનું બંધ વિધિ બંધ કારણ કે ખાવાનું કેપ ખાવાનો કેપ થઈ જાય છે દારૂ થઈ જાય છે દારૂ નો કેપ ચડેલો રહેશે તે ઉતારવા માટે આ કેપ ઉતારવા માટેની વિધિ છે એટલે જાગૃતિ રહે નિરંતર પછી જાગૃતિ રહે આ દુષણકાળ છે ને દુષણકાળ છે નહીં તો ના કરવી પડે નહીં તો એક જ ફેરો કરવી પડે આ દુષણકાળ છે ને નહીં તો એક જ વખત નહીં તો એક જ વખત કરવી પડે બરોબર અને કુસુમ નો મહાસમુદ્ર છે કે દુષણકાળ છે બાર કુસંગ જ છે બધો કુસંગ સિવાય બાર કુસંગ જ છે સગળો બધો જ્યાં જુઓ તો કુસંગ સિવાય છે જ નહીં બધું કુસંગ જ છે બધે આપણે આ કુસંગ અને કુસંગ અને આ દુનિયા આખી દુઃખી છે અને એમાં ફોકસ ભાગે સારી દુઃખી હશે તો આ બધું દુઃખ દુઃખ દુઃખ કેમ ચાલે એનું કારણ શું આ દુનિયામાં બધે દુઃખ દુઃખ ને દુઃખ જ છે સુખ તો બહુ ઓછું છે તો આ દુઃખ નું કારણ શું છે હા સમજણ દુઃખ જેવી વસ્તુ હતી જ નથી દુઃખ જેવી વસ્તુ હતી નથી જે દુઃખ છે તેને સમજણ દુઃખ જેવી વસ્તુ હતી જ નથી દાદા એમ પૂછે કે દુઃખ જેવી વસ્તુ જ નથી અણસમજણ છે દુઃખ એ અણસમજણ છે અણસમજણ એટલે નહીં ઇન્વાઇટેડ વસ્તુ છે આ દુઃખ ને બધા લોકો ઇન્વાઇટ કરીને કાગળ લખીને બોલાવ્યા છે કાગળ લખીને બોલાવ્યું છે માટે આવે દુઃખ એ ઇન્વાઇટેડ વસ્તુ છે એમ કે દુઃખ ને કોઈ કાગળ લખે નહીં સુખ ને લખે લોકો રાવજીભાઈ એમ કે છે કે દુઃખ ને કોઈ કાગળ લખે નહીં સુખ ને કાગળ લખે હા એ જ એ સમજે છે કે આમાં શું ખાશે એમ માનીને લખે છે પણ આવે સર ખબર પડે છે કે આ તો દુઃખ આવ્યું શું ખાશે એમ માની કાગળ લખે છે એટલે આવે સર ખબર પડે છે આ તો દુઃખ આવ્યું તો હવે અણસમજણ હોય એને સમજણ કેવી રીતે કરવી અણસમજણ હોય અણસમજણ છે એને સમજણ કેવી રીતે કરવી જેથી દુઃખ ના થાય જેથી દુઃખ થાય નહીં હા જે દુઃખ્યો ના હોય તેને કહીએ કે મારે તો દુઃખ ના થાય કરી આપો તે કરી આપે એટલે આપણી પાસે આવવું જોઈએ એટલે એનો અર્થ એ છે કે આપણી પાસે આવવું જોઈએ મારી પાસે નહીં કોઈ પણ દુખ્યો ના હોય, મારે એકલા પર નહીં, કોઈ પણ માણસ દુખ્યો ના હોય સંપૂર્ણ કોઈ પણ પ્રકારે, એને બે ધોળો મારીએ કે ફલાણું થઈએ એને જેલમાં ગાલીએ, તો પણ દુઃખ ના એમ થતું હોય તો જાણું કે આ દુઃખ નહીં થતો, અને જ્યાં બુદ્ધિ નો ફોટો ના હોય તો આ જવું દુખ્યો નથી, મારે દુઃખ તમને દુઃખ દુઃખી રહી કરશે. રાજુભાઈ એમ કહેતે કે સંત પુરુષો જે હોય છે એને બુદ્ધિ ઓછી પસંદ હોય છે. બુદ્ધિ ઓછી પસંદ હોય છે. હા, સંત પુરુષ એટલે હૃદય માર્ગી, હૃદય માર્ગ એટલે બુદ્ધિ ના માર્ગ થી વિરોધી હોય સંત પુરુષો, કારણ બુદ્ધિ આસન સારું કરો બધો અને બુદ્ધિ થી ફસાયા છે, છતાં બુદ્ધિ કામ લાગે છે, કારણ કે જે જાણવું હોય તે બુદ્ધિ હોય તો જાણી શકે ને, એટલે બુદ્ધિ કઈ ઉપકારી નથી એવું નથી, જાણવા માટે ઉપકારી છે, પણ બુદ્ધિ એટલે સંસાર બધો ઉભો કર્યો, સંસાર ને ભટકાવનાર બુદ્ધિ છે. હૃદય માર્ગી હોય એ જ મોક્ષ માર્ગી, એટલે સંતો ઘણા ખરા હૃદય માર્ગી હોય, કેવા હોય. એમ સહેલું હોય તો બધા જ્ઞાની થઈ જાય ને, થઈ ગયા ઘણા થઈ ગયા, મારી પાસે 25,000 માં થઈ ગયું, આ બેન બોલતી ને એવા મારી પાસે 20,000 પેટમાં પાણી ના હાલે, ઉપર થી એટમ બોમ્બ પડવાનું હોય તો આ પાણી ના હાલે. અને ચિંતા થાય મારી પર 2,00,000 નો દવા મળજો એમ કઉ છું. ચિંતા થાય આ જ્ઞાન દાદા ને પછી તો કે 2,00,000 નો દવા માંગજો એમ કે છે, ચિંતા થાય તો જ્ઞાન લીધા પછી 2,00,000 ઓછા પડે છે. એવું ના કે તો જરા ચોકડી ફટ કરી દઈ ને, આ તો મને તો દાદાજી ના દુઃખ ની અધિક સુખ ની, દાદા બહુ દુઃખી છે, હવે આવું સુખ કેવી રીતે મળે. ચંદુભાઈ કે છે કે દાદાજી ના સુખ ની મને અધિક થાય છે, મને આવું સુખ ક્યારે મળે, કેવી રીતે મળે. મારી પાસે આઈ બેહો તો તમે 6 મહિના મારા જેવા કરી કાઢી કે મારી જોડે બેહો રહો ઉઠો હોય જાવ બધું 6 મહિના તમે પછી તમે ઘેર જાઓ, તમે મેળ મારા જેવા જેવા પછી બગડશે નહીં. 6 મહિના કુસુમ થી છૂટો તો બહુ થઈ ગયું, એના માટે પુણ્ય નો ઉદય હોવો જોઈએ. એના માટે પુણ્ય નો ઉદય હોય તો થાય ને, એ બરોબર છે, તમારે બહાનું તો જોઈએ ને આપડે કોઈ ચાલે ના. શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે અનિશ્ચય એ જ બહુ નાશે કે છે, શું કહ્યું, અનિશ્ચય અનિશ્ચય એ જ બહુ નાશ, નિશ્ચય કરે બધું થાય છે, શું થાય છે, અંતરાય કર્મ ઉડી જાય બધા, નિશ્ચય કરો અંતરાય કર્મ ખરા કરો, પણ મારે અંતરાય કર્મ છે, અંતરાય કર્મ છે, તારે કુવામ કેમ નહીં પડતો, હું અંતરાય કર્મ છે, કુવા આવશે એટલા કરું કરે છે, એવું માનતા નથી, પણ કારણો આવી પડે, કારણો આવી પડે, એવું માનતા નથી પણ કારણો આવી પડે, કારણો આવી પડે. હા, એવું કશું હતું જ નથી, આ તો નિશ્ચય ગયો ને મારી પાસે, તો તમે આશીર્વાદ પૂરો થઈ ગયું, આ અમને નિશ્ચય નતા કરતા, નિશ્ચય કરો હાથમાં હાલ્યું તો નથી નતા કરતા, બરોબર હાથમાં હાલ્યું તો નથી નતા કરતા, પછી માથે હાથ મિલી નિશ્ચય કરાવડા પછી ખાઈ ગયું બધું, બરોબર બધા પોતા જતા રહ્યા, જોખમદારી મારી ગયું, જાઓ બરોબર પછી તમારે પાડોશી આયા પ્રાણલાલ ભાઈ કે મારે તમારે ભૂતા કઈ નાખ્યા એટિકેટ ના ભૂતા બહુ પગ એટિકેટ ના ભૂતા જ વધારે હિન્દુસ્તાન મારી નાખ્યું, અંગ્રેજો ની જે સભ્યતા હતી તેના હાલ મેં એટિકેટ કરી, શું કર્યું, એટિકેટ ના ભૂતા મારી નાખે, કોને એટિકેટ દેખાડે, આખા જગત માં સૌ લોકો ગયા રસ્તા પર જાય બધા ચિંતા વાળા હોય, ચિંતા માં પડેલા હોય, કોને દેખાશે એટિકેટ તારો? મન મન મન માં ફૂલાયા કરે. એટલે મારી જોડે છ મહિના બે રહ્યું છે, ઉકેલ આવી જાય. દાદા પાસે છ મહિના જો એના સંપર્કમાં રહો તો ઉકેલ આવી જાય પૂરે. નહીં તો એક્સટેન્શન લઈ આવો હો વરનું પચાવવાનું. નહીં તો આયુષ નું એક્સટેન્શન મેળવી લો દાદા. કે ગાડી પેટમાં પહે અને ધીરજ રાખીએ તો આપડી ભૂલ છે ને? પ્લેટફોર્મ પહે ગાડી ને પેટમાં કેટલી વાર લાગે? સિંગલ માં પહી ગઈ પછી આ કઈ વાર લાગે? સિંગલ પડ્યો તેથી ઘોડા વાર આયા, મોટા મોટા સિગ્નલ ઘોડા વાર. આ ઘોડા વાર આવેલા સિગ્નલ ગાડી નો આપને માટે ઘોડા વાર આવ્યા તો સિગ્નલ પડ્યું દેખાતું નથી. હા મારે સિગ્નલ પડી જ ગયેલો કે મેં તો કહી દીધું છે કે હા જયારે જવું હોય ત્યારે તૈયાર, જયારે ગાડી ઉપાડી હોય તો તૈયાર છીએ. તો અહંકાર થોડો જતો તે જતો રહ્યો બિલકુલ ખરા છે. ત્યારે બોલતો થોડો અહંકાર હતો ત્યાંથી વાય સો લેટ પેલા એને કેમ કહું તેલ તેલ આવનાર ને લડકા ઉઠતો વાય સો લેટ આ વખતે એ નાખો કારણ કે આપડે અહંકાર ભાડો કાઢતો હતો એ બસ જતો રહ્યો બુદ્ધિ જતી ને એ જતી રહ્યો. ઘણા માણસો ની હોય છે કે આવે ત્યારે વધારી લો, પણ ના આવે તો કેવી રીતે થાય? એટલે એવા માણસો ની તૈયારી તો ઘણા ની હોય છે કે આવે તો વધાવી લેવાનું, પણ ના આવે તો કેવી રીતે વધાવવું? વધારે નહીં તો જાય ક્યાં? કે છે વધારે આવે ત્યારે વધાવી લે એવું કે ઘણા માણસો તો કે ના વધારે જાય ક્યાં? જાય નઈ ક્યાં એમને સવાલ જ નથી. વધાવી લેવું એ તો બહુ મોટી વસ્તુ છે. વધાવી લેવું એ બહુ મોટી વસ્તુ છે, પણ તે જતી વખત ગઈ દુઃખ થી બેઠતો તો નહીં હોતો, પણ આ ટાઈમ થોડી પણ નાની રહી ગઈ. નાની રહી ગઈ તે એમાં મુકામ હોય છે મરતી વખત. ત્યાં મુકામ હોય છોકરા નાના કાકા અત્યારે મૌકાત મંત્ર બોલો ને તારે કાકા એ શું કહ્યું? હું સમજતો નથી કે આપડે ચાર ચાર કલાક પછી જવાના છે કાકા. પછી આમદણી ભાઈ હું સમજતો નથી આમદણી નો કોથળો ચાર પછી પેલા લોકો છોડી મોકલી એ થોડી જે થોડી ચિંતા કરતા છે એ જાતું બેન કે એનો કાર મંત્ર બોલો મારી ચિંતા કરશે નહીં. ત્યાં થોડી બોલી નાનું છોકરું છે ને કે આકલ નો કોઠો બાર દર નંબર ચાર નો બુધવાર નથી. આ દશા એ માણસ ની ખલાસ થઈ ગઈ. જમા કશું થાય નહીં એ વખતે બધા ઘરના માણસે કે ચાવ પથારો શાંતિ થી અને મુકાર મંત્ર બોલી ને જાઓ તો કઈ તો આગળ ઠેકાણું સારું પડે, નહીં તો ડરશે નહીં મળે બત ઉડી જાય ને પછી. મારે સાચા મન થી દાદા નું જ્ઞાન જોઈએ છે, પણ દાદા એ મને હમણાં છ મહિના ની વાત કરી એટલો લાંબો સમય શું કામ આપો છો? સાથે રહેવાનું બે દાદા રાખો, બે દિવસ બે દાદા રાખો, છ મહિના નહીં બે દિવસ બે દાદા તો ચાલશે ને? બે દિવસ ચાલશે. બે દિવસ બહુ થઈ ગયું, બે દિવસ ના જોડે જતું બહુ થઈ તો પચી જશે. બે દિવસ હે ને બહુ થઈ ગયું. કાલે આવો તમે, કાલે દાદા જ્ઞાન આપવાના છે. એ દાદા થોડા આવ્યા હતા તે દાદા પછી ચડી રહ્યા હતા, લેટ થઈ ગયા હતા ને? જવાનું થયું જવું પડ્યું. એમને જ્ઞાન આપવાનું નક્કી થયેલું ને પછી આપને જવાનું થયું એટલે પછી નહીં થયું. પોતે લેટ થયા હતા, ફરી વાર કે ફરી નક્કી થયું તો પછી આપે જવાનું થયું. આ બધા અંતરાયો ન રહ્યા તો, અને અંતરાય તો બધા ઉભા થયા કરે ને, એટલે આ જમવા બેઠા હોય ને તે થાળી મૂકી બધું તૈયારી, હા જમવાની તૈયારી પેલા બધા જે જમવાનું શરૂ કરી દો, તાર પગ બોલાવા આવ્યો હોય હજુ હાથે ના પકડ્યો એ નવાંતરાય. અંતરાય નું પણ નિર્માણ હોય છે ને, નિર્માણ અંતરાય નું બધું. આ નિર્માણ જે છે ને, નિર્માણ નો કેવો નહિ સર, અંતરાય એટલે શું, ફૂંક મારું ઉડી જાય અનિશ્ચય. શું કહ્યું? અનિશ્ચય. માણસ પુરસાદ ક્યાં રહ્યો? પુરસાદ ધન ખુલ્લો છે એ નિશ્ચય, એ પુરસાદ છે દાદા. નિશ્ચય તમારે આમ કરવું જ છે, શું કરવું છે? નિશ્ચય કે બધાના ફરતા નથી હોતા, નિશ્ચય બધા ફરતા નથી હોતા, ફરે કે ના ફરે નહીં, આપડે નિશ્ચય કરવો. પછી નિશ્ચય નહીં કરો તો કોઈ કામ જ નહીં થાય. આપડે નિશ્ચય કરો તો કામ થાય. એ વાત બરોબર, એ વાત બરોબર છે. નિશ્ચય કઈ કરો, જો કરવાનું હોય તો કાલે આવવાનું. નિશ્ચય કરો તો થશે ને. બરાબર. પડવાથી જો પાછળ થઈ જતા હોય તો ઠીક છે. ચંદુભાઈ કે છે કે કોઈ માણસ ને જરૂરિયાત હોય એટલે પાછળ પડવું પડે છે. કઈ જરૂરિયાત હોય એટલે પાછળ પડવું પડે. પાછળ પડવાથી જો પૈસા થતો હોય ને તો આ મજૂર ચાલો મળે. બાર કલાક પાછળ પડે પૈસા, એ પૈસો એનું ઘર નથી. પૈસા એનું ઘર છે. હવે ઈ આગલા જન્મ નું પુણ્ય કે આ જન્મ નું પુણ્ય? એ આગલા જન્મ નું પુણ્ય કે આ જન્મ નું પુણ્ય? પુણ્ય આગલા જન્મ નું હોય. આગલા જન્મ આ જન્મ નું પૂન છે. આગળ પછી આગળ અત્યારની કમાણી આગળ ચાલશે. શીખે છે કે આવતા જન્મ નું પુણ્ય નું ઉપાર્જન માટે આ જન્મે શું કરવું? આ જન્મ છે તે જે પૈસા આવે તેમાં પાંચમો ભાગ છે તે ભગવાન ને તનાક કહેવા, લોક ના સુખ માટે વાપરવો. પાંચમો ભાગ એટલે એટલું તો તમે આગળ વોટ આપો છો. આ ગયા અવતારનો વોટ તો ભોગવો છો. નવા વોટ મોકલ્યા એટલે તમારા, ના મોકલ્યા તમે જાણો. એટલું વાપરવું એટલું આપણું એમ છે. પેલા મારી કમાણી માંથી જેટલું નેટ ઇન્કમ ટેક્સ બાદ રહ્યા પછી રહેતું તું એના 30% આપી જતો હતો. બઉ સારી. પછી આ બધું રાષ્ટ્રીયકરણ થઈ ગયું ને, આ LIC થઈ ગયું, બધું થઈ ગયું એટલે પછી એવી કમાણી રહી નહીં. એટલે પછી હવે આ સંજોગ રહ્યા નહીં. પણ પેલા હાલ્યા તે તો આગળ તમારા ખાતે છે, જમા છે તો જયારે જો આગળ જશે ત્યારે તમને હેલ્પ કરશે. આપેલું એ તમારું જ બધું, ઓવરડ્રાફ્ટ તમારા બધા. પણ હવે આવતા જન્મ ની વાત કોને જાણી, આ જન્મ માં તો બધું અટકી પડ્યું. આવતા જન્મ ની વાત તો કોને જાણી, પણ આ જન્મ ની વાત તો અટકી પડ્યું. બીજું કરવાનું અટકી પડ્યું. શું અટકી પડ્યું? આજે આપતો તો આપી શકતો નથી. હવે એમ કરવાની ભાવના હતી પણ હવે થતું નથી, થઈ શકતું નથી. ના એ તો તમારે કરવું છે, બે વાર પછી આવશે. એ તો કઈ ખોટ નથી, તમારો મન બગડી ગયો. ત્યાં કઈ ખોટ નથી, તો ઢગડે બનશે. તમારું મન બગડી રહ્યો છે. આપણા મનનો ભાવ તો આવે તો પછી એ પ્રમાણે આપણે વાપરી શકાય એમ કે છે. આપણા મન ના ભાવ ઉપર આધાર રાખે ને બધો. અને પૂછા પેલો પુરસાદ જુદો હતો ને આજે પુરસાદ જુદી જાતનો કરે છે માણસો. શું પુરસાદ કરે છે કઈ કહો છે? શું પુરસાદ કરે છે? પેલા આ મનુષ્ય શું પુરસાદ કરી રહ્યા છે? અત્યારે જે પુરસાદ જે માને છે કે હું પુરસાદ કરી રહ્યો છું એ ખરેખર